વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 21મો સર્ગ. શૂર્પણખાએ ખરની પાસે આવીને એ રાક્ષસોના વધના સમાચાર કહેવા અને રામનો ભય દેખાડીને એને યુદ્ધ માટે ઉત્તેજિત કરવો. શૂર્પણખાને ફરી ભૂમિ પર પડેલી જોઈને અનર્થ માટે આવેલી એ બહેનને ખરે ક્રોધપૂર્વક સ્પષ્ટ વાણીમાં ફરીથી કહ્યું, બેન, મેં તારું પ્રિય કરવા એ વખતે ઘણા સુરવીર અને માંસાહારી રાક્ષસોને જવાની આજ્ઞા આપી દીધી હતી. હવે તું શા માટે રડે છે? મેં જે રાક્ષસોને મોકલ્યા હતા એ બધા મારા ભક્ત, મારા પર અનુરાગ રાખનારા અને સદા મારો હિત ઈચ્છનારા છે. એ કોઈનાથી હણિયા હણાય એવા નથી. એમના દ્વારા મારી આજ્ઞાનું પાલન ન થાય એ પણ સંભવ નથી. પછી એવું કયું કારણ આવી પડ્યું જેના લીધે તું હા નાથનો પોકાર કરીને સાપની જેમ ધરતી પર આળોટી રહી છે? હું એ સાંભળવા માંગુ છું. મારા જેવા સંરક્ષકના હોવા છતાં તું અનાથની જેમ વિલાપ કેમ કરે છે? ઉઠ ઉઠ, આ રીતે આળોટીશ નહીં, ભય છોડી દે. ખરે આ રીતે સાંત્વના આપવાથી એ દુર્ધર્ષ રાક્ષસી પોતાના આંસુભર્યા નેત્ર લૂછીને ભાઈ ખરને કહેવા લાગી, ભાઈ, હું અત્યારે તારી પાસે કેમ આવી છું એ જણાવું છું. સાંભળ, મારા નાક કાન કપાઈ ગયા અને હું લોહીની ધારાથી લથપથ થઈ ગઈ ત્યારે પહેલીવાર જ્યારે તારી પાસે આવી હતી ત્યારે તે મને ખૂબ સાંત્વના આપી હતી. ત્યાર પછી મારું પ્રિય કરવા માટે લક્ષ્મણ સહિત રામનો વધ કરવાના ઉદ્દેશથી તે જે 14 સુરવીર રાક્ષસો મોકલ્યા હતા એ બધા જ ક્રોધે ભરાઈને હાથોમાં ભાલા અને પટ્ટીસ લઈને ત્યાં જઈ પહોંચ્યા. પરંતુ રામે પોતાના મર્મભેદી બાણો દ્વારા એ બધાને યુદ્ધભૂમિમાં મારી નાખ્યા. એ મહાન વેગવાળી નિશાચરોને ક્ષણમાત્રમાં ધરાશયી થયેલા જોઈને રામના એ મહાન પરાક્રમ પર દ્રષ્ટિપાત કરીને મારા મનમાં મોટો ભય ઉત્પન્ન થઈ ગયો. નિશાચરરાજ, હું ભયભીત, ઉદ્વિગ્ન અને વિષાદગ્રસ્ત થઈ ગઈ છું. મને ચારે બાજુ ભય દેખાઈ રહ્યો છે, તેથી ફરી તારા શરણે આવી છું. હું શોકના એ વિશાળ સમુદ્રમાં ડૂબી ગઈ છું જ્યાં વિષાદરૂપી મગરો રહે છે અને ત્રાસની તરંગમાળાઓ ઉઠતી રહે છે. તું એ શોક સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કેમ કરતો નથી? જે માંસાહારી રાક્ષસો મારી સાથે ગયા હતા એ બધા જ રામના તીક્ષ્ણ બાણોથી હણાઈને ભૂમિ પર પડ્યા છે. રાક્ષસરાજ, જો મારા પર અને મરી ગયેલા રાક્ષસો પર તને દયા આવતી હોય તથા જો રામની સાથે બાથ ભેડવાનું તારામાં ગજું અને તેજ હોય તો એમને મારી નાખ. કેમ કે દંડકરણમાં ઘર બનાવીને રહેનારા રામ રાક્ષસો માટે કાંટો છે. જો તું આજે જ શત્રુઘાતી રામનો વધ નહીં કરી નાખે તો હું તારી સામે જ મારા પ્રાણ ત્યાગી દઈશ. કેમ કે મારી લાજ લૂંટાઈ ચૂકી છે. હું મારી બુદ્ધિથી વારંવાર વિચારીને જોઉં છું કે તું મહાયુદ્ધમાં સબળ હોવા છતાં પણ રામની સામે યુદ્ધમાં ઊભો નહીં રહી શકે. તું પોતાને સુરવીર માને છે પણ તારામાં શૌર્ય છે જ નહીં. મેં તારામાં પરાક્રમી હોવાનું મિથ્યા આરોપણ કરી લીધું છે. મૂર્ખ, તું સમરાગણમાં એ બંનેને મારી નાખ, નહીં તો પોતાના કુળને કલંકિત કરીને ભાઈબંધોની સાથે તત્કાળ જ આ જન્મસ્થાનમાંથી ભાગી જા. રામ અને લક્ષ્મણ મનુષ્ય છે, જો એમને પણ મારવાની તારામાં શક્તિ નથી તો તારા જેવો નિર્બળ અને પરાક્રમ વિહોણો રાક્ષસ અહીં રહી જ કેવી રીતે શકે છે? તું રામના તેજથી પરાજિત થઈને તત્કાળ નષ્ટ થઈ જઈશ. કેમ કે દશરથ કુમાર રામ બહુ તેજસ્વી છે, એમનો ભાઈ પણ બહુ પરાક્રમી છે, જેણે મારા નાક કાન કાપીને મને અત્યંત કદરૂપી બનાવી દીધી છે. આમ અતિશય વિલાપ કરીને ગુફા જેવા ઊંડા પેટવાળી એ રાક્ષસી શોકાતો થઈને પોતાના ભાઈની પાસે મૂર્છિત જેવી થઈ ગઈ અને અત્યંત દુઃખી થઈને બંને હાથથી પેટ કૂટતી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 21મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.